પછી આગળ જરા સમજાવો દાદા, અજાણ્યામાં કરેલા નું ફળ શું મળે? હિલ એક્સપ્લેન નાઇસલી. અને જાણેલામાં કરેલા કર્મ નું ફળ શું મળે? પેલા દાખલા આપીને જો ક્રોધ કરતી હોય ને ઈચ્છા ફર બુરબુરાતા હે, ક્રોધ કરતા ઓર ક્ષમા કરતા ઈચ્છા ફર બહોત અચ્છા હતા, માફ કરતા. જિસને ગુના તુમ્હારી સાથ કિયા ઉસકા તુમ ક્ષમા કર દેંગે, ઈચ્છા ફર આપકો બહોત અચ્છા મિલેગા. ઓર ક્રોધ કરેગા તો બહોત ખરાબ ફર મિલેગા, લોભ કરેગા તો બહોત ખરાબ ફર મિલેગા, ઓર દાન કરેગા તો બહોત અચ્છા ફર મિલેગા. ઓર કપટ કરેગા તો બહુ ખરાબ ફળ મળે, ઓર સરળ સરળતા કરેંગે તો બહુ અચ્છા ફળ મળે. સમજ માં આતા હૈ મેરી બાત? સબ શબ્દ સમજ માં આતા હૈ? સરળતા ક્યા ને આપણે જલે છે પણ દાદા આપણે ખરું આપણે જો મીન નહી કપડા ક્રોધ ક્રોધ તો સમજ માં આયે ને, પર ક્ષમા ક્ષમા સમજ માં નહીં આવી. ક્ષમા આપણે કોઈ કોઈ આદમી ને બહુ ખરાબ બોલ દીયા મગર આપણે જાણે ખરાબ વિચાર ભી નહીં આતા હૈકો ક્ષમા બોલતા હૈ? ક્ષમા કિસકો બોલતા હૈ? ખરાબ વિચાર ભી નહીં આના ચાહિયે તો ક્ષમા કિયા ફળ બહુ અચ્છા મિલતા સંસાર મેં, ઓર ક્રોધ કિયા ઇસકા ફળ બહુ કડવા મિલતા, ઓર લોભ કિયા પૈસા બસ જમે કર દો જમે કર દો જમે કર દો ઉસકા ફળ બહુ ખરાબ મિલતા હૈ. કીડી હૈ ને કીડી આંત એ શું કહે છે તે કીડી વો સુબહ મેં 4 બજે ઉઠતી હૈ ઓર આપણે 4-5 બજે ચા પીતા હૈ ને વહાં ચક્કર ચક્કર દેખતી હૈ લે કિસે લે જાય ઓર જો કોઈ દેખ રહે લેક તરીકે દેખ આખા દિન એ કામ કરતી ઇસકા દર મેં દેખો તો ઇતના હો ગયા હૈ મગર ખાતી નહીં ઓર દૂસરા લે આતી ખાતી નહીં ઓર દૂસરા લે આતી એક કીડી કા દર મેં એક કીડી કા દર હોતા ને એસકો તોડો તો ઇતના ચાવલ સબ ચીજ ઇતના હૈ મતલબ વો ખાતી નહીં ઓર દૂસરા લે આતી ક્યા હોતા હૈ ઇસકા સાંભળો ને આપ વો ઉંદર જાતા હૈ નહીં તોડ કે તો સબ ખા જાતા હૈ તોડ કે ઉંદર જાતા હૈ સબ ખા જાતા હૈ એટલે કુછ ને કુછ અચ્છા લોક કે સુખ કે લીએ લોક કે લીએ દૂસરે કે લીએ કુછ કરના એ સબ દાન હૈ દૂસરે કે સુખ કે લીએ દૂસરે કો સુખ દેગા તો આપકો સુખ મિલેગા દૂસરે કો દુઃખ દેગા દુઃખ મિલેગા તો દૂસરે કો સુખ કેસા મિલે એસા કરના સુખ દૂસરે કો સુખ કેસા દેતા હૈ આહાર સે કિસી કો ખાને કા નહીં હૈ તો ખાના દેને કેસા રોક રહા નહીં ખાના દે ઓર કિસી કો કિસી દૂસરા ઔષધ દાન હૈ ઔષધ દવા ખાના મેં જાકે વો બોલતા હૈ કે દવા લાને કે પૈસા હમારે પાસ નહીં તો પૈસા મત ઉસકી દવા લેકે આકે ઇસકો દે દો તીસરા દાન જ્ઞાન દાન વો અચ્છા પુસ્તક હો જાય ઓર દૂસરે કો દે તો અચ્છી બાત પઢ લે ઉસકા જિંદગી સફળ હો જાતા હૈ એટલે જ્ઞાન દાન એ પુસ્તક કે લીએ પૈસા ખર્ચના એ જ્ઞાન દાન બોલે જતા. ચોથા અભય દાન અભયદાન અભયદાન કે હમકુ કોઈ ગાલી દે તો ભી હમ શું બોલેગા તુમ દે ભાઈ રહો હમ તો કુકુ જ નહીં કરેગા તુમ કરેગા હમ નહીં કરેગા બસ ઇસકો ભી ભાઈ નહીં કોના કે કલમ ખડચી બળચી તરવું તંતરું તસ્કરું એ છ વિદ્યાઓ કહી ને તમે તો કે એ જરા સમજાવો આ જીવન માં કે છે બહુ ઉપયોગી છે વ્યવહાર માટે કલમ કલમ એસે હોતા છે કે જો જો તુમ લિખાણ કરો ઇસમાં આપણા ખુદ બંધાઈ નહીં હોના છે એવું લખાણ કરો બંધાઈ ના જાય સમજ પડે એ કલમ કહેવાય કલમ ઉસ્તાદ એ તો અઘરું છે એમ કે અઘરું છે તો એ કરવાનું અઘરું તો હોય કળા ના કેવાય કળા નું કઈ અઘરું બધું She tell him that most of our jobs are paid to do that, to make that commitment. They're not paid to take any load, but they're made to pay, make that commitment. Aapko zindagi mein aisa karna hi padta hai dada. Inke mehnat nahi job job ma to evu karu j pade tamare bind thau j pade lakhan je rit nu avu joye iska zimmedari amara hai likh do to kyare su thay em e e e je divas je that is a different difference બધી જગ્યાએ ના હોવું જોઈએ આપણા ફાયદા માટે વાંધો ને એ તો કરવું જ પડે હા અપવાદ કહેવાય અપવાદ એવા અપવાદ હોય અમે કબૂલ કરીએ ભાઈ બરોબર સાહેબ આપડે લખીએ પરમ દેશ હું તાર નિર્દેશ છું આવીશ એવું લખીએ બે ત્રણ જણા પછી આવીશ એવું લખીએ અમુક દિવસો એટલે પેલા તો રાજ જોયો ને રાજ પછી લખ્યા પછી પછી કે સારું ટાઈમ ના લખ્યો તો સારું પડે એટલે આપડે એમ કહીએ કે એ બાજુ આવવાનો મારો વિચાર છે થોડા ટાઈમ માં એવું લખે બંધાયા ના કહેવાય અમારું અમારું જે ટૂર ગોઠવ્યું છે એ બધું કારણ બંધેલા કહેવાય અપવાદ બાકી ભલા માણસ એમને કહી દે હું ચોથે દિવસ ચોક્કસ સવાર તો આવીશ કે એમ ઉપરાય અને પછી આપણે જયારે મને ખાલવા પેલું આપ્યું કામ રહી ગયું તો આ ક્યાં બોલ એવું નહીં આપડે કઈ મારે ત્યાં આગળ થોડા થોડા બે ત્રણ ચાર દાડામાં આવવાનો વિચાર છે હું આપવા નથી શકતો પણ દાદા આજે ધારો કે અમે કાગળ લખ્યો કે અમે જુલાઈ ની પહેલી તારીખે આવવાના છીએ આપણે નક્કી તો થયું પણ જૂન ની 15મી એમ થયું કે હવે સંજોગ એવા છે કે નહીં જવાય તો અમને ફોન કરીને આપણે જણાવીએ વાંધો નહીં તો વાંધો નહીં અગર તો કાગળ લખીને ના પણ લખતી વખતે બંધાવવું જોઈએ બંધાય એટલે આવું કરવું પડે ને હા એટલે બંધાવવું જોઈએ દાદા અરે કેટલા આ બાબત માં બંધાય છે વાત પણ પૈસા ની બાબત માં બંધાઈ જાય છે બીજા બધા બાબત બંધાઈ જાય છે ધંધા માં બંધાઈ જાય છે એટલે આપડા સોદા પર સહી કરી નાખો હા શું એટલે પેલો બંધાઈ જાય પછી સહી કરીએ તો બરાબર. અને પેલો સાદા પર સહી કરવાનું કે આપડે હજુ કરવાનું છે કદું નક્કી, પણ હવે જ્યાં આપડે અમારે જરા સલાહ પૂછી લેવાનું છે પછી કરીએ છીએ. શું કરું મારે ઘણી વાર એવું કરવું પડે કે ડિસિઝન બધી જગ્યાએ લેવાનો મને હક ખરો, પણ એ સેલ્સમેન કે કોઈ વેપારી ને કેવું કે ભાઈ મારે ઘણા પાર્ટનરો છે એટલે મારે એમનું ઓકે કર્યા પછી તને જણાવી. એવું કેવું, એવું બહાનું કાઢવું, એકલો માલિક છે એવું કહેવા જાવ તો ફસાઈ જાય. દાદા એ કે છે ને ભાઈ મારે સંપત્તિ અને બહેન પૂછીને પછી નક્કી કરવું પડશે. મારા હાથમાં સત્તા નહીં બા, સંપત્તિ નથી. લોકો પૂછે સંપત્તિઓ ગમે તેમ કરે તો શું કરો, સંપત્તિઓ વિફરે તેની સત્તા રહી દઉં એક મિનિટ માં. બરાબર, વિફરવો જોઈએ આપણે સમજે વિફર્યો એ સત્તા રહી કરચી સર આપણે લાઈક બોલ ઇન અ સ્મોલ વન વિથ હેન્ડલ બોલ બોલ ધેટ શૂટ યુ નો યા ધેટ શૂટ ગુડ ઓન વોટ ઇઝ સમાન છે કે વોટ ઇઝ સેઇંગ આપાઈ આપાઈ આપાઈ એટલે કરતી દાદા યુ ટેક સંભાળ યા આપાઈ સંભાળ કરે ને નોટ ઇન સ્મોલ બોલ યે ને સજા બોલ આપાઈ. પેલા ના જમાનો કરશી ના આવતી હોય તો હોટેલો બટેલો હોય ને એટલે ભૂખે મરી જાય. હોય બ્રાહ્મણ ગામમાં કોઈ બ્રાહ્મણ હોય નઈ તો પછી પેલા લોકોને કેવું પડે કે દાળ તો ખા લો હું કરી કહીશ, એટલે કરશી થોડુંક ખાવાનું આવડું જોઈએ. મેં તો મુશ્કેલી મુકાશે આ જમાનો હોટેલ બધું એ બધું છે એટલે ગરસી પણ આવે છે ખાવા કરતા નો લીધો બે કુકી અને બરફી પણ આવે છે બરફી બરફી બરફી છે તું આપડે કતાર સ્મોલ વેપન ઇનો લાઈક ખંજર બિગ નાઇફ ઇનો શેક લોક ધ ફૂટ ઇનો ડ્રેગન કેવું કીધું છે એને ભણો કે દાદા નહીં ભણો કતાર કતાર કે કતાર સ્મોલ કચ્છી કચ્છી નખોર કત્તી કે બરફી દો પ્રકાર કા શું કહે ટુ ટાઈમ એક વાઇલ્ડ બીજી બરફી તો પર્સનાલિટી ડરે તો ડાકુ બધા ડરે ભાઈ મૂળ જબરદસ્ત હિંમત હોય હિંમત જબરદસ્ત હોય છાતી ની હિંમત બહુ જબરદસ્ત હોય. પાવરફુલ લાઈફ. ડોન્ટ કીપ ઇટ. નો પર્સન હુ કીપ he is a wild, you know, but we should have a power that we can use, you know, but we are not going to use. Okay. That type of power, you know. Bind the dairy milk. But that type of talent you have, you know, you are not going to use, you know, but people can say, you know, my God, this is the Bhakti man, you know. But the angel said, you cannot... આવે છે અને શહેર પર ઉભલો થવાનો છે તો વાણિયા બ્રાહ્મણ બધા ડરી ને આમ થઈ જાય ત્યારે. The Lutaru, you know, that Daku is coming, you know, they scare, you know. These fellows will give everything. They are scaring with that people, okay? They run away from house, yeah. You know, and hide here and there. They go to different village, you know. Yeah. They scare, you know. They are Barchiwara, said, no. Barchiwara, then Barchiwara, too, girl. Hey, Daya, Ava, then, as you do. Like, but, Sahib, I, no, but, he, Ayaka, if I say, I'm Gori, Baro, say, him. અરે ભાઈ આવે છે અને ધોવા તો દાડી વાળા કેવા છે કેવા મોડો જોવા દેવો તો દાડી કઈ બાજુ બધું આમ જ થવાનું થયું. Sometimes those dakus, you know, they go in different places. They're not coming here, you know, to rob. Okay. You should be able to confront. Right, up it, down, yeah, yeah. On the... Patti van ato, ne? So, bar vati ato, te, but... Up it, down, yeah. Okay, that's a developed... No, that type of art you should have, you know. So you but develop it or you are born? So, a jatni kala sithvi joye ke janma kya wali? Janma jat hai. Born, bhavna, bhavna sithvi joye. Bhavna, which of bhavna you should learn? Bhavna you should learn. One life. Bhijari joye ni sithvi joye, ni nija uta ma apne aave. Haan. Sikwari to khai ne. Pramde tere to janma jat hai. Born, you know, you should have bhavna. Less like, you know, that type of thing you have. And then our mama ni polpa said that chor avata ta, shayad vi chor avata pela loko rape kada jangin pare, ron pare. Poyo, dari poyo hati ya putra vani. To ek jagai bum padi, ya chor aya, ya ghanna se sheta da, ya chai pisa yana ta. Se sheta, se saan ka se, tu mana gojra ho rai de, હું શું છે મારી પર ગોધરા બધા ઓળાય છે એટલે કોઈ આ બધા ગોધરા જ છે. તારું આ બહેરી બહેરી બધારી તું અમદાવાદ કહી નથી આવા વાણિયા બહુ વિચાર શું કાજુ ભોગડે ફટાક ફટાક ફટાક થાય હું શું થશે કઈ દરી કરું શું થવાનું નિર્માણ થવાનું શું થવાનું નિર્બાન મરી ગયા છે. માલિકો નીકળી ગયા. છ કળા છે તેમાં બરછી સમજાવો. જીયા બોલે કે મુંબઈ ઉપર છે તમે આવીએ છીએ, તે બોલ્યો તે ભાગી જાય, ચકલો નાખી જાય, એટલે માછલા નાખી જશે. તારી જાત પર વિશ્વાસ હોય કે ના હોય, ભરગે નઈ તમ કે સાચી ઢાળ સાચી બધાની રીતે પ્રાપ્ત થયેલી નથી હોતી. કઈ 5,000-2,000 એક માસ હોય, 90 kilo નો હોય પણ ચકલા ફફડે. એટલે તું ઓગણી પર પડીશ તો મરી જઈશ કોક, અને કેવું ફફડે. મહાત્મા કઈ ઓછો 90 kilo નો, હાથમાં કઈ ઓછો 90 kilo નો. You are right. That's right. That's right. That's right. 90 kilo weight, you know. Still, have a fear, you know. Like a sparrow, you know. Right. Atma is not that weight, you know. Powerful. Hey, but Himat Chhati, sir. Police are coming, I'm going to have a parhez. So, they get IBS. પરહેજ કરતા પેલા પેલા પરહેજ થઈ જાય. મોડું બહુ લાલ લાલ લાલ પેશાબ જવાનું મન થાય, મન થાય. કલમ કરતી ને બરફી કલમ હુઆ કરતી કલમ કરતી બરફી હુઆ બરફી ઉસી બરફી પછી તરવું તંત્ર કરવું એકદમ વરસાદ પડ્યો, વચ્ચે એક વેકરો એકદમ આટલું પાણી થઈ ગયું, હવે તો બેસ્યા બેસીએ. આટલું આટલું થઈ ગયું હતું, બેસી જાય કેમ એટલું કરતા આવડી ગયું, થોડી ગયા કરતા આવડી ગઈ. આપણું કામ અટકી ના પડે, ક્યાં બેસી રહી વરસાદ રસ્તામાં. ફરી તરવું તંતરવું તંતરવું તંતરવું તાંત્રિક આવડું છે. તાંત્રિક અને મનમાં મંત્ર બોલીએ મંત્રિક કહેવાય, અને પછી એ બધું ગોઠવણી કરીને પછી એ કરીએ તે તાંત્રિક કહેવાય. તાંત્રિક એને શું શું મનમાં દેખાય છે તે પછી ચાલો પડી જાય. તાંત્રિક એટલે બોલવું, હે બોલવું તાંત્રિક એટલે તમારું વધ કરી દો, તમારે વધ કરી દો. હા અમારે આમ એને પોતાને મોકલી દેવો, વધ કરી દેવો. એને દુરુપયોગ કરે છે તાંત્રિક લોકો, દુરુપયોગ નહીં કરવો, જે કરી સદુપયોગ કરો, સદુપયોગ કરે. મેજિક મેજિક not married, but walk him into certain way, first way Rama, but in good way. Good way. He's not even... No. આપણે બોલી એવું છે લાઈક વિલ પાવર નો વિલ પાવર સમથિંગ લાઈક ઓર સ્પીચ યુ નો સ્પીચ પાવર એને જે આગળ બીજો દેખાય ને તાંત્રિક કરે ઇમ્પ્રેસ હિમ વેરી કન્વિન્સિંગ વી કન્વિન્સિંગ કેવી રીતે કરાય છે થોડું આવું કરે દાખલો તાંત્રિક પછી મન તસ કરવું દાખલો આપો ને ભાઈ કે છે તું જે ઓફિસ માં જવું એ ઓફિસ માં બધા તને વર્ષ થઈ જાય એ તાંત્રિક કર્યા કે બધા ભાઈ તો ખુશ થઈ જાય એની પાછળ મોબાઈલ થી સિન્સિયરિટી બે ગુણ હોય તો આ બધા જ ગુણો મોબાઈલ થી સિન્સિયરિટી હોય થાય એવું છે સંપૂર્ણ ના હોય થોડે થોડે અંશે પણ અંશે હોય તો પણ થોડાક મોરલ અને સિન્સિયર પછી તસ્કરો ચોરી કરી તસ્કરો મીન્સ પિકપોકેટિંગ જોબ્સ સ્ટીલ એ ના આવડે મોરલ ને સિન્સિયર વગર ચોરી કરી એટલે કળા છે ચોરી કરી તો કળા આપણે આવે નઈ એટલે એને લખો રહે એટલે કઈ લાય જાય ચોરી પકડે જાય કરતા કરતા પકડે જાય ચોર પકડે જાય ચોર હું પકડે જાય શા માટે ચોરી શીખવી જોઈએ Why you have to learn that stealing job? That is explaining. Ye kara cha mare sikhe jo hai. Why you have to learn? Hey, he's asking you question. Why you have to learn the stealing? Art. So nobody can make us fool. Fine. We won't be fooled. Koi apne banavi nahi jaye etla mate. Ha, apne jo baitho hai ne de kampan taiyar kiya samjhi jaye ape. If he sit down watch and so he kara cha to hai. એ થોડો જોડે બેઠો હોય તો સમજી જાય કે આ આવ્યો જાગર પોતે કોઈને મૂર્ખ ના બનાવે કોઈ એને એટલા એ વિદ્યા જાણવી છે તમને આવડે છે કે આ વિદ્યા આવડે સંપૂર્ણ નથી હજુ For example, you're going, first example is if you live in Bombay, you go on the train, okay? You know pickpockets are there in the train, but you have to be careful, you just don't put all the stuff and then somebody is coming and doing this, you know the guy is looking at the bus like that. રાજે કહે છે કે તસ્કરોની જો કળા જાણવી હોય તો બોમ્બે ટ્રેન માં મુસાફરી કરવી જોઈએ બઉ કળા જબરદસ્ત કળા છે મોટી કળા છે big hearts. Big hearts. આ લોકોને ના આવડે એટલે શું કઈ જરા થઈ શકે ને. Oh, gift. That's a gift too. No, you learn by... Yeah, by experience. Ask Dada, you know, say for example, Chori. આ જ્યોતિષ શાસ્ત્ર સાચું છે એમ પૂછે છે દિનેશભાઈ. સાચું પણ જાણકાર નથી એના, બધું સાચું પડે નઈ, બધું પડે નઈ. સાચું ક્યારે પડે? અહંકાર ના હોય તારે. જ્યોતિષ માં લખેલું છે, વ્યવસ્થિત ના આધીન લખેલું છે, પણ અહંકાર છે તો પછી બગાડે છે, દખો દખલ કરે છે. જેના અહંકાર કર્યો હોય તેને કઈ દેખ બે અને અહંકાર તો વ્યવસ્થિત વ્યવસ્થિત થવા જ નહીં દેતો. આ વ્યવસ્થિત કર્યા કરે ને. તો વિધિ કરી દીધો. દાદા, કોઈ આ મોટેલ ના બિઝનેસ માં કોઈ સ્પેશિયલ ઇવેન્ટ આવ્યો હોય જે અને તે દરમિયાન થોડા ઊંચા રેટ કરવામાં આવે તો ખોટું કે બરાબર બિઝનેસ નીતિ ની બહાર કહેવાય? જરાકી વધારે હોય તો ઊંચા કરે, જરાકી ઓછી હોય તો નીચા કઈ નહીં. નીચા ના કરતો હોય તો ખોટું કે નીચા ના કરતો હોય જરાકી ઓછી થઈ જાય તો ખોટું કહેવાય. ચાર ઓછા લે ચાર વધારે લે. દાદા, છગનભાઈ પૂછે છે કે આ હરે કૃષ્ણ માં જે બધા ડિવોટીસ છે એ માથું મુંડાવી ને ચોટલી કેમ રાખે છે? માથી મૂડી નાખે એટલે ફરી વાર કપાવા પૈસા ખર્ચા આપે ને. હરે કૃષ્ણ પીપલ દે આર ઇન કર્મિક માર્ગ. આસ્ક હિમ ઇફ દે આર સિન્સિયર એન્ડ ઇફ દે આર ઇન ધ રાઈટ પાથ ફોર ઓલ ધ ઓર્ગેનાઇઝેશન્સ આઈ નો. રાધે પૂછે છે કે હરે કૃષ્ણ વાળા છે તેમના માર્ગમાં એક સિન્સિયર છે તો એ લોકો આ ક્રમિક માર્ગમાં છે પણ સિન્સિયર છે તો એ લોકો આ માર્ગે આગળ વધશે ખરા? એ લોકો સાચા રસ્તા ઉપર છે? જગત એ સાચા રસ્તા પર છે. સાચા રસ્તા પર આજે કોલેજમાં ભણવા જાય છે તે સિન્સિયર નહીં રહેતા. ધર્મ તો બીજા ને સુખ આપે તો ધર્મ, બાકી નહીં તો માથું મુડાવે કે ધર્મ થતો નથી. દાદા, આ જે શ્લોક છે, કરાગ્રે વસતી લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમ અધ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, એટલે સાચે આ આત્મા ભાગમાં લક્ષ્મી અને વચ્ચે ભગવાન અને એ સરસ્વતી રહેલા છે. ક્યાં બોલે સંસ્કૃત માં પેલો શ્લોક છે ને કે આટલા ભાગ માં લક્ષ્મી છે, અહિયાં છે તો ભગવાન નારાયણ છે, અહિયાં આગળ છે તો બાપો નથી. આ તો બધું આ લોકો કવિઓ ને ફાવે, કવિઓ લખ્યું, લેખકો ને ફાવે, લેખકો લખ્યું, વળી કવિ તો એવું લખે, ઓહો હો શું ભગે ક્લિયર છે, ભગવાન ક્લિયર છે, બીજી વાતો ક્લિયર છે. હવે છે નહી, અને સહજ છે, સહજ છે, સુગમ છે, જેમ જેવું કપૂર કરું છે. મને કેટલા દુઃખ પડે છે, મને નહીં પડ્યું, ભગવાન કેટલા દુઃખ પડે છે, દુઃખ અડે નહિ, જેને થાય તો એને અડે નહી. જાણે પૂછે કે શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાન ના કઈક સગાવાલા હતા કે કઈ રિલેશન હતા કે શું હતું એમ? શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાન મામા ફોઈના, તે મામા ફોઈના હતા કે રિલેશન માં હતા કે? શંકર તો એક હતો નહી, બધા મેળા શંકર તો બધા બહુ થયા, જેટલા કલ્યાણ સ્વરૂપ થયા બધા શંકર. શંકર કઈ એક ઓછો હતો તો પછી જાળી પડ્યા, શંકરાચાર્ય થયા. શંકરાચાર્ય કેટલા થયા? શંકર શંકરાચાર્ય હરે કૃષ્ણ. પછી ધર્મ પછી કોઈ આપ્યો નથી, હિન્દુ ધર્મ ની રક્ષા કરી હતી. પ્રભાવ પડ્યો એટલે જૈન નો પ્રભાવ હતો, ને ના પડે પછી ઘર માં તો નથી શકે. લલિતાબેન પૂછે છે કે આ જીવન માં જો બધું વ્યવસ્થિત ના અધીન હોય તો પછી આપણા આપણા હાથમાં કંટ્રોલ શું રહે આ લાઈફ માટે? જે ક્રોધિત છે, માની છે, કપટ વાળા છે, એ વ્યવસ્થિત તાબે ને, એ ક્રોધ માન માયા ના લોભ ને તાબે. એ લોકો માટે ક્રોધી માની એ બધા માટે વ્યવસ્થિત નહી એમ? એ વર્લ્ડ કે લીએ વ્યવસ્થિત નહી, નોટ ફોર વર્લ્ડ. વ્યવસ્થિત હમ જીતને જ્ઞાન દેતા અહંકાર ખરાબ કરતા ઇસકે લીએ. ઓર જાનવર કે લીએ વ્યવસ્થિત, વો દેવ લોક કે લીએ વ્યવસ્થિત, નર્ક લોક કે લીએ વ્યવસ્થિત, મનુષ્ય કે લીએ વ્યવસ્થિત. હમ જીતને જ્ઞાન દેતા ઇતના વ્યવસ્થિત માર્ગ, સબ લોગ વ્યવસ્થિત. ક્રોધ માન માયા લોકો હોય થોડા કોઈ સમજ માં આવે થોડી ફરાશ. છગનભાઈ પૂછે છે કે માખણ માંથી આપડે ઘી બનાવીએ અને ઘી નો દીવો કરીએ, એનું શું કારણ? એ માખણ માંથી ઘી બને ને એમ? હા પણ ઘી માં વધારો નથી, ઘી માં વધારો નથી, પેલા માં ધંતુ હશે. ના ખાવાનું કહ્યું જ નહીં ને દાદા. આપકો જો કે માણસ કઈ ક્રોધમાં આવીને કામ કરે કે બીજું પણ લોભ વધારે પૈસા મેળવવાની ઈચ્છા કરે કે જે કઈ કામ કરે એ બધું વ્યવસ્થિત શક્તિ કરાવે છે તો પછી આપું એટલા જ માણસ બીજા માણસો વ્યવસ્થિત બીજા માણસો નું કંટ્રોલ કોણ કરે? અહંકાર ખુલ્લો છે ને અહંકાર છો નો કે લોભ નો કે માન નો ચોપડો જલાવવાની જરૂર? પણ દાદા પુણ્ય ને પાપ ના ચોપડા, જે જેમણે જ્ઞાન નથી લીધું અને જે અહંકાર થી બધું ચાલે છે એના પુણ્ય ના પાપ ના ચોપડા તો લખાય ને કુદરતે, કડવો ભાવ કરે કે મીઠો ભાવ કરે, દ્વેષ કરે કે રાગ કરે, બીજું રાગ કે દ્વેષ કરે ને બીજું કરે નઈ તો તિરસ્કાર કરે ને ગાળો ભરે તો દ્વેષ કર્યો કેવાય, પૈસા આપણી પાસે લઈ લે તો રાગ કર્યો કેવાય, એ જ કરે છે તેનું ફળ જે એને આવું છે એ અરે બીજ નાખ્યું એ બીજી બીજી એવું કે બીજમાં જ ફળ હોય છે, કોઈને આપવા જ નહીં. હવે દાદા આપે તો 50,000 માણસોને જ્ઞાન આપ્યું પણ દુનિયામાં અબજો લોકો એવા છે કે જેમણે આ જ્ઞાન લીધું નથી તો એ બધા એવી રીતે કામ કરતા હશે? ના ચાલે, એ તો બધું અહંકાર ના હતી ને જ્યાં આગળ એ બસ એને ભાઈ ક્યાં જશે તેનું શીખવાનું નહીં અને એમની ગેરંટી થઈ ગઈ અહંકાર મમતા ગયો અને અહંકાર લઈને આ અનુસાર ઉભો જાનવર માં અહંકાર નથી એવો એ વ્યવસ્થિત, દેવ લોકો અહંકાર નથી નરગતિ અહંકાર નહીં વ્યવસ્થિત, મનુષ્ય એકલા જ અહંકાર આપના કહેવા પ્રમાણે આપે 50,000 માણસો ને જ્ઞાન આપ્યું તો બીજા એવા અબજો માણસો છે કે જે લોકો બસ એમનો એમની ગતિ ની કોઈ દિશા જ નથી, એમ તો એમની ગતિ ની કોઈ દિશા જ નથી, ના એને કશો અર્થ જ નહીં. પોતે પોતાનું હિત કરી રહ્યા છે, સત્યુગ હોય ત્યારે પોતે પોતાનું હિત કરે અને કળિયુગ હોય ત્યારે પોતે પોતાનું અહિત કરે, એમનું યુગ જ્યોતિષે જુદું જૂઠું પડે, જ્યોતિષ દિવસે આધીન હોય તો જે થવાનું એટલું જ જ્યોતિષ માં પૈસા તો અહંકાર ગોળું કર્યા કરે ને એટલે પછી તે જ્યોતિષ ને જુદું. હવે આપે ગઈકાલે વાત કરી હતી આ રાધેના પ્રશ્ન માં કે સાયન્ટિસ્ટો જે કઈ કરે છે એ બધું વ્યવસ્થિત શક્તિ કરાવે છે તો એ સાયન્ટિસ્ટો એ થોડું જ્ઞાન લીધું છે વ્યવસ્થિત થશે એવું શું કહેવા માંગીએ છીએ અમે, વ્યવસ્થિત કહેવાય છે એટલે સાયન્ટિફિક.